શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય ચોથો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ, હવે હું તમને શ્રોતાજનોનો હિત કરતો પુરાણ શ્રવણનો વિધિ કહું છું. ધનવાન પુરુષોએ પોતાના ઘરમાં કથા કરાવવી અને બીજા ભક્તજનોએ સાથે મળીને દેવ મંદિર આદિકને વિશે આ શ્રીમદ ભાગવતની કથા કરાવવી. હે રાજન, પોતાના પુત્રના વિવાહમાં મનુષ્યને જેવો પોતાના મનમાં આનંદ અને ઉત્સાહ વર્તતો હોય તેવો ઉત્સાહ કથાના પ્રારંભમાં રાખવો. કથાની નિર્વિઘ્ન સમાપ્તિ થાય તેના માટે પ્રથમ સિંદૂર, દુર્વા અને ઘી સાકર યુક્ત લાડુથી ગણપતિજીનું પૂજન કરવું. હે રાજન, શ્રોતાજનોએ પ્રતિદિન કેવળ જો અર્થ વિના શ્રીમદ ભાગવતના શ્લોકોનો પાઠ સાંભળવો હોય તો ભોજન પૂર્વે સાંભળવો અને અર્થે સહિત શ્લોકો સાંભળવા હોય તો ભોજન કર્યા પછી સાંભળવા. અને જો પોતાના સ્વાસ્થ્યમાં કોઈ વાંધો આવે તેમ ન હોય તો ભોજન પહેલાં કે પછી રાત્રિ દિવસ જ્યારે પોતાનું ચિત્ત સ્વસ્થતા અનુભવતું હોય તેવા સમયે કથાનું શ્રવણ કરવું. જો દરરોજ કથા સાંભળવાની અનુકૂળતા ન હોય તો ચાતુર્માસમાં તો અવશ્ય કથા સાંભળવી. હે રાજન, એક પોષમાસ વિના સર્વે મહિનાઓ ભાગવતની કથા પ્રારંભમાં પુણ્ય આપનારા કહેલા છે, અધિક માસ પણ પુણ્યદાયી કહેલો છે. આ સર્વે મહિનાઓની મધ્યે જે માસમાં પોતાનું ચિત્ત સ્વસ્થતા અનુભવતું હોય તે એક માસમાં પાપના સમૂહોને હરનારી આ મહાપુરાણની કથા સાંભળવી. હે રાજન, કહેલા મહિનાઓની મધ્યે બે મહિના સુધીની કથા મનુષ્યે સાંભળવી અથવા ભાદરવા માસની સુદ નવમી તિથિથી પ્રારંભ કરાવીને કાર્તિકી પૂર્ણિમા સુધી 66 દિવસ પર્યંતની કથાનું શ્રવણ કરવું અથવા કાર્તિક સુદ નવમી તિથિથી પ્રારંભ કરાવીને માઘ મહિનાની પૂર્ણિમાએ સમાપ્તિ કરાવવી તથા માઘ સુદ નવમીની તિથિએ પ્રારંભ કરાવીને ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ સુધીની કથા સાંભળવી. જો એક સપ્તાહની જ કથા સાંભળવી હોય તો કહેલા મહિનાઓની મધ્યે કોઈ એક મહિનાની સુદ નવમી તિથિએ પ્રારંભ કરાવી પૂર્ણિમાની તિથિ સુધી મનુષ્યે કથા સાંભળવી. હે રાજન, જે પોતાના જ્ઞાતિજનોને અને મિત્રજનોને શ્રીમદ ભાગવતની કથા સાંભળવામાં શ્રદ્ધા હોય તેવા સૌને કથા પ્રારંભના પહેલા દિવસે જ દેશાંતરોમાંથી બોલાવી લેવા, તેમજ કથા સાંભળવાની શ્રદ્ધા ધરાવતા અન્યજનોને પણ આમંત્રણ આપી કથાનો લાભ આપવો. તે સમયે જુદા જુદા દેશોમાં નિવાસ કરતા વૈરાગ્યવાન તેમજ દંભે રહિત વર્તતા જે વૈષ્ણવ ભક્તો હોય કે સંતો હોય તેમને પણ પત્ર લખીને બોલાવવા અને કથાનું શ્રવણ કરવા આવેલા તે સર્વેને અન્ન જળ નિવાસાદિ અર્પણ કરીને સત્કારવા. હે રાજન, કથાના પ્રારંભ દિવસથી 5 દિવસ પહેલાં પ્રયત્નપૂર્વક આસન આદિ કથામાં ઉપયોગી સર્વે સામગ્રી ભેળી કરવી. જે પ્રદેશમાં વિશાળ ભૂમિ હોય ત્યાં જ કથા સ્થળનું આયોજન કરવું. તે પવિત્ર વિશાળ જગ્યામાં કેળના સ્તંભ, સુંદર વસ્ત્રો, ફળ પુષ્પાદિક વડે સુશોભિત કરાયેલા અને મનને ગમે તેવા કથા મંડપની રચના કરવી. તે વિશાળ સભા મંડપમાં ચતુર પુરુષોએ સ્ત્રીઓ અને પુરુષોને બેસવાના સ્થાનો ગોઠવવા, તેમજ વ્યાસપીઠની પણ મનોહર રચના કરવી. હે રાજન, સર્વ શ્રોતાજનોના આસનથી ઊંચી વિશાળ અને કોમળ એવી વ્યાસપીઠ ઉપર પુરાણીને બેસાડવા અને વ્યાસાસનથી પણ થોડા ઊંચા 4 પાયાવાળા વસ્ત્ર બિછાવેલા બાજોઠ ઉપર પુસ્તક પધરાવવું. ત્યાર પછી સવારનો સ્નાનાદિ નિત્યવિધિ પૂર્ણ કરીને આવેલા મુખ્ય શ્રોતાએ શ્રીમદ ભાગવત પુરાણના અધિદેવતા અને ભાગવત સ્વરૂપે રહેલા શ્રીકૃષ્ણ ભગવાનનું આગળ કહેલા મંત્રોથી પૂજન કરવું. હે રાજન, સૌ પ્રથમ ધ્યાન કરવું કે પ્રથમ સ્કંધથી આરંભીને બારમા સ્કંધ સુધીના સર્વે સ્કંધોને શ્રીકૃષ્ણ ભગવાનના સુંદર ચરણાદિક અવયવો કહ્યા છે તે બારે સ્કંધ સ્વરૂપે રહેલા શ્રીકૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ ભગવાનનું શરીર નવીન મેઘની સમાન શ્યામ સુંદર છે. મુખની શોભા શરદ ઋતુના પૂર્ણિમાના ચંદ્રની કાંતિનો પણ તિરસ્કાર કરે તેવી સર્વોત્તમ છે. બંને નેત્રકમળ શરદ ઋતુમાં સૂર્યોદયથી વિકાસ પામતા કમળ પાંખડીની શોભાને પણ શરમાવે તેવા સુંદર છે. પોતાના અંગે અંગના સૌંદર્યની શોભા ધારણ કરેલા રત્નજડિત આભૂષણોને પણ શોભાવે છે. આવા અનુપમ સૌંદર્યનું દર્શન અતિશય પ્રસન્ન ચિત્તે તથા વક્ર દ્રષ્ટિથી ગોપીઓ વારંવાર કરી રહી છે, જેથી ગોપીજનોના પ્રાણથી જ જાણે એમના અંગોમાં લાવણ્યતા સર્જાતી હોય તેમ શોભે છે. પોતાનું પૂજન કરવા તત્પર થયેલી રાધા અને લક્ષ્મીજીના નેત્રોરૂપી ચકોરને આકર્ષવામાં એ લાવણ્યતા ચંદ્રમાની જેમ શોભી રહી છે. વળી સુંદર રત્નજડિત મુગટમાં ધારણ કરેલા તોરાઓથી એ ભગવાનનું સ્વરૂપ અતિશય શોભી રહ્યું છે. વિનોદને માટે મુરલી હાથમાં ધારણ કરી છે. ભક્તિથી દેવતાઓ અને ભયથી અસુરો સદાય એમનું સેવન કરે છે. જેમનું વક્ષસ્થળ કૌસ્તુભમણિથી શોભી રહ્યું છે આવા સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીકૃષ્ણ ભગવાનનું હું કાયા મન વાણીથી ભજન કરું છું. હે પ્રભુ, કળિયુગના દોષોના વિનાશને માટે અતિશય દયાભાવથી પ્રાદુર્ભાવ પામેલા શ્રીમદ ભાગવત શાસ્ત્રરૂપી આપ શ્રીકૃષ્ણ ભગવાનનું હું આવાહન કરું છું. હે શ્રીકૃષ્ણ, હે પ્રભુ, સુવર્ણનું રત્નજડિત અને તમને પ્રીતિ ઉપજાવે તેવું આ સિંહાસન અર્પણ કરું છું, તેનો તમે સ્વીકાર કરો. હે એકાંતિક ભાવે પોતાનો આશ્રય કરનારા ભક્તજનોનો સંસારરૂપી સાગરમાંથી ઉદ્ધાર કરનારા હે દેવેશ, હે શ્રીકૃષ્ણ, મારા ઉપર કૃપા કરી મેં અર્પણ કરેલા પાદ પ્રક્ષાલન માટેના જળનો સ્વીકાર કરો. હે અનંત અવતારોના ચરિત્રોથી સાધુઓના સંકટને નાશ કરનારા હે શ્રીકૃષ્ણ, ચંદન આદિ 8 પ્રકારના દ્રવ્યોયુક્ત તૈયાર કરેલા હસ્ત ધોવા માટેના અર્ઘ્યજળનો સ્વીકાર કરો. હે ગોકુળવાસી જનોને અનંત પ્રકારની લીલા કરી આનંદ ઉપજાવનારા હે ઇન્દ્રના મદને હરનારા હે વૃંદાવન ચંદ્ર, મેં અર્પણ કરેલું આચમનીય જળનો સ્વીકાર કરો. હે યમુનાના જળમાં ગરુડના ભયથી નિવાસ કરતા કાલીય નાગની ફણાઓનું ચરણના પ્રહારથી મર્દન કરનારા હે જળક્રીડા કરવામાં પ્રીતિ ધરાવનારા હે શ્રીકૃષ્ણ, મેં અર્પણ કરેલા આ સ્નાન કરવા યોગ્ય જળનો સ્વીકાર કરો. હે શ્રીકૃષ્ણ, હે નંદનંદન, સુવર્ણના વર્ણ સમાન પીળું આ નવીન વસ્ત્ર તમને ધારણ કરવા માટે અર્પણ કરું છું, તેનો તમે સ્વીકાર કરો. હે દેવદેવેશ, ગાયત્રી મંત્રથી પૂજન કરવા પૂર્વક બાંધેલી 3 ગ્રંથિવાળી અને સુવર્ણના 3 તંતુમાંથી નિર્માણ કરવામાં આવેલી શોભાયમાન આ યજ્ઞોપવિતનો સ્વીકાર કરો. હે સત્પતિ, હે શ્રીકૃષ્ણ, મેં ભક્તિપૂર્વક અર્પણ કરેલા આ દિવ્ય કુંડળ આદિક આભૂષણોનો પ્રેમથી સ્વીકાર કરો. હે દેવકીનંદન, હે પ્રભુ, કપૂર રસથી મિશ્રિત કુમકુમથી સુશોભિત એવા દિવ્ય ચંદન અને ચોખા અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો. હે શ્રીકૃષ્ણ, હે પ્રભુ, અનેક પ્રકારના પુષ્પોની માળા, તોરા, કડા, બાજુબંધ આદિ અર્પણ કરું છું, તેમજ તુલસીની વનમાળા અને સૌભાગ્ય દ્રવ્યનો પણ સ્વીકાર કરો. હે ભગવાન, સુગંધિમાન દ્રવ્યોથી સુગંધિત કરેલું તેમજ સર્વજનોને માટે મનોહર અને પ્રિય એવું આ અત્તર તમને અર્પણ કરું છું, તેનો સાદર સ્વીકાર કરો. હે બાળક્રીડાના વિનોદ માત્રમાં પૂતનાના પ્રાણને હરનારા, હે કંસાદી દુષ્ટોનો વિનાશ કરનારા, તમે આ ધૂપનો સ્વીકાર કરો. હે સ્વયં પ્રકાશમાન, હે ઈશ્વર, હે અનેક સૂર્યોને પણ પ્રકાશને આપનારા, તમને હું આ અંધકારનું નિવારણ કરનારો દીપ અર્પણ કરું છું, તેનો કૃપા કરીને સ્વીકાર કરો. હે વિશ્વંભર, છ પ્રકારના રસથી મનોહર અનેક પ્રકારના પકવાનોનું નૈવેદ્ય અર્પણ કરું છું, પ્રેમથી તેનો સ્વીકાર કરી મને વરદાન આપનારા થાવો. હે શ્રીહરિ, પવિત્ર અને નિર્મળ તથા વિરણના વાળાથી તેમજ એલચી ગુલાબ આદિથી સુગંધિમાન કરેલું અને સર્વજીવોના જીવનરૂપ આ જળ તમને અર્પણ કરું છું, તેનાથી જમતા મધ્યે પાન કરો, અંતે ચળુ કરો, હાથ ધુવો અને મુખની શુદ્ધિ કરો. હે મધુસૂદન, નિર્મળ યમુનાનું સુગંધિમાન પવિત્ર જળ ફરી આચમન માટે અર્પણ કરું છું, તેનો તમે સ્વીકાર કરો. હે શ્રી કૃષ્ણ, સોપારીનો ચૂરો, લવિંગ, એલાયચી તેમજ જાયફળ તજ મિશ્રિત આ પાનબીડું તમને અર્પણ કરું છું, તેનો તમે સ્વીકાર કરો. હે મથુરાપતિ, સર્વ ફળના મધ્યે દિવ્ય અને દેવતાઓને પણ પ્રિય એવું આ નાળિયેરનું ફળ તમને અર્પણ કરું છું, તેનો તમે સ્વીકાર કરો. હે દ્વારિકાપુરીના અધીશ્વર, મારી શક્તિ પ્રમાણે અર્પણ કરેલી આ સુવર્ણ મુદ્રા તેમજ રૂપાની મુદ્રાની દક્ષિણા તમે ગ્રહણ કરો. હે દેવેશ, હે પ્રકાશમાનોના પણ અધિપતિ, હે કમલાપતિ, હું તમારી આરતી ઉતારું છું, તમને વારંવાર નમસ્કાર પણ કરું છું. મેં અર્પણ કરેલી આ આરતીનો સ્વીકાર કરો તેમજ મંત્ર પુષ્પાંજલિ પણ સ્વીકાર કરો. હે દેવોના પણ દેવ, હે શંખચક્ર ગદાધર, હે શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરી હું પ્રદક્ષિણા કરું છું. તમારી પ્રદક્ષિણા કરવાથી આખા અનંત બ્રહ્માંડોની પ્રદક્ષિણા થઈ જાય છે. આ પૃથ્વી પર સર્વજનોના ઉદ્ધારને માટે પ્રાદુર્ભાવને પામેલા શ્રીમદ ભાગવત સ્વરૂપી હે શ્રી કૃષ્ણ, તમને હું પ્રણામ કરું છું. હે દેવેશ, હે કરુણાનિધિ, હું મારા કર્મના પરિપાકના કારણે આ સંસાર સાગરમાં પડ્યો છું, તમે કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. હે જગતપતિ, તમે શ્રીમદ ભાગવત સ્વરૂપે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ જ બિરાજો છો, હું તમારા શરણે આવ્યો છું, તમે મારા ઉપર કૃપા કરો. હે રાજન, આ પ્રમાણે ભાગવત ગ્રંથ સ્વરૂપી શ્રી કૃષ્ણ ભગવાનનો ચંદન પુષ્પાદિક ષોડશોપચાર વડે વિધિપૂર્વક પૂજન કરીને ભક્તિભાવથી વક્તા પુરાણીનું પણ પૂજન કરવું, નવીન વસ્ત્રો અને આભૂષણોથી વક્તાનું પૂજન કરી તેમને દક્ષિણા આપવી, ત્યાર પછી નમસ્તે ભગવાન વ્યાસ આ પૂર્વોક્ત મંત્રથી વક્તાને નમસ્કાર કરી મુખ્ય શ્રોતા પુરુષે વક્તાની પ્રાર્થના કરતા કહેવું કે હે વ્યાસ સ્વરૂપ, હે શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ, હે સર્વશાસ્ત્રના વિશારદ, આ કથાના પ્રકાશથી મારું અજ્ઞાન દૂર કરો. હે રાજન, આ પ્રમાણે વક્તા પુરાણીની પ્રાર્થના કરી પોતાના નિયમોએ યુક્ત થઈ તે મુખ્ય શ્રોતાએ અન્ય શ્રોતા એવા વિપ્રોનું યથાયોગ્ય પૂજન કરવું, ત્યાર પછી આ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા બેસવું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવતની કથાના શ્રવણ વિધિમાં પ્રથમ પૂજાવિધિ કર્યાનું નિરૂપણ કર્યું. એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો.